એક એકવીસમાં ઉતરાવતી માસમાં પણ છે કનુભાઈ સામે ત્યાં અમદાવાદ નારણપુરા રાખે દાદા નું નિમિત્ત હોય છે અમારી કંપની નહી થતું એટલે કરતો નહીં શું થતું તનુ ભાઈ નાખે પછી હું કરું અંજલિ જોવો ને બિચારી અંજલિ મને એમ લાગે છે કે આ પ્રજા બહુ સારી મોડું મીઠું થાય તો જાય મોડું ખાવું લાગે તો થઈ ગયા હતા મૂર્તિઓ બગડી ગઈ મૂર્તિઓ નહી બગડી મૂર્તિઓ ના હતા દેખાય ના શું રહ્યા શું છે શું નહીં અહીંયા શું કરવું શું કરવું એ તો કોઈ ગુજારી ગુજારી કોઈ કહેનાર જ નહીં રસ્તા અને આવી સર્વિસ અને એક બાબો ને બેબી આ ઈચ્છાઓ નક્કી કરેલું હોય તે પ્રમાણ બધું ટેન્ડર પૂરું થાય અને પ્લાનિંગ થાય એને ખબર ના હોય કે પાછળ માટી આવું વરસાવું હોવા વ્યવસ્થિત નો નિયમ એવો છે તારે આ બધું જોયું હતું કે ભાઈ અભયાથી એકલી વાઈફ અપાય આ બધું જોયું માટી આવું થયું થઈ ગયું ઊંડી ખાઈ માંથી નીકળ્યા છે પોતાના વિષય માં વિચારે ઝઘડા જે કઈ હોય છે તે વિષય ના આધીન જ છે વિષય ના આધીન કઈ પણ ઝઘડા વિષય નથી તો ઝઘડો નથી મોટી વાત સાંભળવી જોઈએ, કોણ આવ્યા થાય મોટી વાત સાંભળી પછી આપડે સ્વીકારવી ના સ્વીકારી જુદી વાત છે, પણ સાંભળવી સાંભળવું દુનિયામાં દરેક જાતના રોગ દર્દ છે, દરેક જાતના દર્દે છે, દરેક જાતના ઉપચારે છે, દરેક જાતની દવાઓ છે અને દરેક જાતના ડોક્ટરો છે. ફક્ત ભેગા રહી છે દરેક ચીજ છે આ દુનિયા, કોઈ ચીજ નથી એવું ને, કોઈ ખૂટે છે. સંસાર હેતુ માટે નુકસાન થાય ને મોક્ષ હેતુ માટે ફાયદા થાય. એમ તો પૈસા ઘણા છે, એમ તો પૈસા ઘણા છે માણસો, કલ્પના એ ના આવે, ના આવે, હા ન આવે. ભાઈ પૂછે છે અનુભવ, અનુભવ અને શ્રુત એ બે માં અંતર કેટલું? અનુભવ થયો તો સાચું, શ્રુત ખોટું. જરૂર ફળ ના આવે એને કવિસ લે, શ્રુત નું ફળ અનુભવ થાય એ ફળ ના આવે એટલે કાપી નાખવાનું શ્રુત. શું શ્રુત નું ફળ ઉપર લુંડું આવવું જ જોઈએ અનુભવ નું, શ્રુત નું ફળ અનુભવ આવવો જ જોઈએ, ના આવ્યો તો એ કાપી નાખવું સારું. બીજું બીજું નવી સિદ્ધ રોપણ કરવું સારું, નવી ડિઝાઇન પકડવી સારી. જે શ્રુત ને ફળ ના આવે એ શ્રુત નું ખોટું હોય છે. પોઈઝનસ થયેલું ખોટું ના દેખાય, બુદ્ધિ થી સાચું દેખાય, પણ આમ પોઈઝનસ થયેલું, અહંકાર થી પોઈઝનસ થઈ જાય છે શ્રુત. શ્રુત અહંકાર થી પોઈઝનસ થઈ જાય, એ પછી માવી નું શ્રુત હોય ગમે તેનું શ્રુત હોય પણ પોઈઝનસ થઈ જાય, એટલે એને ફળ ના આવે. આપે આ શ્રુત નું એનું ઉપર નું રૂપ આપ બતાડ્યું, પણ જ્ઞાન અને શ્રુત એ બંને નો ભેદ જાણવો છે. હા, શ્રુત એ પોતે જ જ્ઞાન છે, પણ વિજ્ઞાન ને શ્રુત જ્ઞાન બે નો ભેદ જાણવો છે. શ્રુત એ પોતે જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાન છે, પણ શ્રુત જ્ઞાન અને વિજ્ઞાન બે નો ભેદ હોય છે. મતિ જ્ઞાન કા રૂપ, શ્રુત જ્ઞાન કા કિતના રૂપ હૈ? શું સાહેબ કે છે? એ કે છે મતિ જ્ઞાન મતિ જ્ઞાન કા રૂપ શુદ્ધ જ્ઞાન કે રૂપ મે કિતના અંતર આતા હે તબ અનુભવ કા અને બિટવીન મતિ જ્ઞાન ઓર શુદ્ધ જ્ઞાન દોનોં મે અંતર આ કરકે વો જો ઇન્હોને દૂસરા રૂપ બોલ દિયા ના ઉસકો કિતના લેતી એમ કહે છે કે શુદ્ધ જ્ઞાન અને મતિ જ્ઞાન એ બંને ની વચ્ચે કેટલું અંતર રહે છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન માંથી મતિ જ્ઞાન માં આવવા માટે વચ્ચે કેટલું ડિસ્ટન્સ રહે છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન માં શુદ્ધ જ્ઞાન માંથી મતિ જ્ઞાન માં આવવા માટે નહીં એ તો પરિણામ પામે નિયમ છે નિયમ જ છે શુદ્ધ જ્ઞાન પરિણામ પ્રગમ્યા વગર રહે નહીં જયારે ત્યારે ઈચ્છા છે તો ના ઈચ્છા હોય તો પામે જ નહીં પ્રગમે નહીં પોતાની ઈચ્છા છે કે આ શુદ્ધ જ્ઞાન ઉપર મારે જોઈએ છે તો એ મતિ જ્ઞાન માં પરિણામ પામે નહી તો મતિ જ્ઞાન થાય નહીં ખાલી શોખ ની ખાતર વાંચતો હોય તો એમ ભલીવાર ના આવે શુદ્ધ જ્ઞાન શોખ ની ખાતર સાંભળતો હોય તો ના આવે પોતાની ઈચ્છા છે કે આગળ એને આ શ્રુતિ જ્ઞાન નું ફળ જોઈએ છે તો શ્રુતિ જ્ઞાન નું ફળ મતિ જ્ઞાન છે અને મતિ જ્ઞાન નું ફળ શ્રુતિ જ્ઞાન છે એમ કાર્ય કારણ છે શ્રુતિ જ્ઞાન અને મતિ જ્ઞાન અને સંપૂર્ણ મતિ જ્ઞાન એ જ કેવળ જ્ઞાન છે સંપૂર્ણ મતિ જ્ઞાન 100% થયું એનું નામ કેવળ જ્ઞાન મનોપર્ય જ્ઞાન ની એ બધે વચ્ચે હોય યા ના હોય તેને કઈ લેવા દેવા નથી ના પણ હોય હોય અવધિ જ્ઞાન ને કઈ લેવા દેવા નથી ફક્ત મતિ જ્ઞાન ની જ કિંમત છે એ 99% સુધી મતિ જ્ઞાન ગણાય છે અને 100% કેવ જ્ઞાન કહેવાય છે અને જે શુદ્ધ જ્ઞાન છે તે પ્રેમ પૂર્વક આરાધન કરવામાં આવે છે એનું મતિ જ્ઞાન થયા વગર રહેતું નથી અને શ્વાસ ની ખાતર આરાધન કરે છે અગર તો સમાજના ભય ની ખાતર આરાધન કરે છે એમાં કશું અર્થ જ નથી કે ટાઈમ પસાર કરવા માટે આરાધન કરે છે ઉપાસ એમાં જતા લોકો નીચે ઉતરી નામ કરે છે ને જો પ્રેમ થી આરાધન કરવું શ્રુતિ જ્ઞાન પ્રેમ થી આરાધન કરે એટલે બધું જ જ્ઞાન થાય સર્વસ્વ જ્ઞાન પરિણામ પામે જ્ઞાન કો હોય ના હો કેવલ જ્ઞાન હો તો મને પર્યાય ને ક્યાં ઉસકા રૂપ રહે ક્યાં બગર મને પર્યાય છે બગર મને પરે જ્ઞાન કે કેવલ જ્ઞાન હો જાયગા મન પર્યાય જ્ઞાન નું કીધું ને આપે કે મન પર્યાય જ્ઞાન ના હોય તો પણ કેવળ જ્ઞાન થાય મન પર્યાય એ ના હોય તો એને જરૂર નથી અનનેસેસરી પ્રોબ્લેમ હોય તો વાંધો નથી ના હોય તો વાંધો નથી તો એ કેવળ જ્ઞાન હેલ્પ જ નથી લેકિન ઉસકે અંદર અનુભવ જ્ઞાન કી સ્થિતિ કહાં કામ કરતી હૈ કેવલ જ્ઞાન કે એમ કે છે આપે જે કહ્યું કે શ્રુત જ્ઞાન 100% થાય ત્યારે કેવળ જ્ઞાન થાય મન પર જ્ઞાન હોય કે ના હોય કે છે તો કે એ બરાબર છે પણ આમાં શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન અને કેવળ જ્ઞાન આ જે છે એમાં અનુભવ જ્ઞાન ક્યાં આગળ કેવી રીતે કામ કરતું હોય છે આ શ્રુત જ્ઞાન એ થિયરીટિકલ જ્ઞાન છે અને મતિ જ્ઞાન એ પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ મારી પાસે થિયરીટિકલ હોય છે થિયરીટિકલ પ્રેક્ટિકલ એમ કરતું પ્રેક્ટિકલ કરતું કરતું કરતું કેવળ જ્ઞાન સુધી જાય છે પણ જો એનો પ્રેમ હોય તો એની પાસે આરાધના નો પ્રેમ હોય તો અને આરાધનામાં બીજી કઈ અંશે હોય કે હું કઈક છું હું આમ છું તેમ છું એ પછી આરાધના ત્યાં પોઈઝનસ થઈ ગઈ આરાધનામાં બીજી વસ્તુ ભેળસેળ ન થવી જોઈએ સમ્યક આરાધના જોઈએ આરાધના પણ સમ્યક હોવી જોઈએ તો મતિ જ્ઞાન ઘણા લોકો સુધી પહોંચે છે મતિ જ્ઞાન થી હજુ ઘણા આગળ જાય છે પછી હું છું એવું ભાન થાય છે પોઈઝન પડે છે એમાં પછી એ માર્ગ આગળ પૂછતો નથી પછી શ્રુતિ જ્ઞાન એ બંધ થઈ જાય અને મતિ જ્ઞાન એ બંધ થઈ જાય આત્મને અનુભવ, આત્મને અનુભવ, વ્યવહારાત્મને અનુભવે. એમ કે છે શુદ્ધાત્માનુભવ, શુદ્ધાત્માનુભવ અને વ્યવહારાત્માનુભવ, એ બંને માં શું અંતર છે? શુદ્ધ આત્માનુભવ એ કાગળ ઉપર નું, કાગળ ઉપર નું લાઈટ છે, અને પેલો છે તે સાચું લાઈટ છે. એ તો કે છે શુદ્ધાત્મા અને વ્યવહારાત્મા. શુદ્ધાત્મા કે છે ને, શુદ્ધાત્મા અને વ્યવહાર, વ્યવહારાત્મા, આત્મા, આ બંને ના અનુભવ માં ડિફરન્સ શું? વ્યવહારાત્મા એ ભ્રાંતિ, ભ્રાંતિમય હોય છે, અને નિશ્ચય આત્મા ક્લિયર હોય છે. વ્યવહાર આત્માના ને ક્લિયર કરવાનો, નિશ્ચય આત્મા ક્લિયર છે તેના આધારે વ્યવહાર આત્માને ક્લિયર કરવાનો છે, ક્લિયરન્સ કરવાનું છે. એટલે બીજો કઈ લાભો ફેર હોતો નહીં, પણ આખી ભ્રાંતિમય જ છે આત્મા વ્યવહાર. એટલે એને ક્લિયર કરવાનો છે, તેના આધારે, નિશ્ચય ના આધારે એને ક્લિયર કરવાનો છે. કે હું તો ખરી રીતે તો હું શુદ્ધ જ છું, પણ આ હજુ મને અશુદ્ધતા મારામાં છે તે કાઢવાની છે. તો ક્લિયર થાય ને, ક્લિયર કેમ થાય? એટલે શુદ્ધ છે એવું જાણે તો ક્લિયર થાય. શુદ્ધ છે જાણતો જ નથી. જેમ એક માણસે દારૂ ચડ્યો, પછી એને ખ્યાલ રહે કે હું આ નગર છે, તે નગર છે તું પોતાનો ખ્યાલ રહે, અને આ મને ચડ્યો છે તે ખ્યાલ રહે. તો એવી રીતે હું શુદ્ધાત્મક છું એ ખ્યાલ રહે, એને અને આ ખ્યાલ રહે. પેલું શુદ્ધાત્મા હોવું જોઈએ. આ તો વ્યવહાર આત્માને પાપી કરતા કરતા શુદ્ધાત્મા બાજુએ જતો રહેતો, આખો આખો આત્માને જ પાપી નિંદા કરવા મળી. મૂળ આત્માને, વ્યવહાર આત્માને વસરાઈ દેવાનું છે, તેને બદલે મૂળ આત્મા જ વસરાઈ દીધો છે. એટલે મૂળ વાતમાં જ ભૂલમાં ભૂલ થાય છે, જેથી પરિણામ નહીં પામતું. નહીં તો મહાવીર વિજ્ઞાન એક અંશ પણ જો પ્રાપ્ત થયું હોય તો ઘણી શાંતિ આપે. મહાવીર વિજ્ઞાન એક અંશ પણ પ્રાપ્ત થાય, સો અંશ માંથી એક અંશ થાય તો ઘણું થાય. મહાવીર વિજ્ઞાન શું છે? મહાવીર વિજ્ઞાન શું છે? મહાવીર વિજ્ઞાન શુદ્ધિકરણ નો માર્ગ છે, શુદ્ધિકરણ નો માર્ગ છે. શુદ્ધ થઈને શુદ્ધિકરણ કરવાનું છે. શું કે છે? પોતે શુદ્ધ છે જ એ ભાન રાખીને શુદ્ધિકરણ કરવાનું. શુદ્ધતા ભાન સિવાય કોઈ દાખલ શુદ્ધિકરણ કોઈ વસ્તુ થઈ શકે નહીં. એ બધા પાપા છે. પોતે નગર શેઠ છે તે પોતે સમજે ખરે કે આટલો દારૂ ચડ્યો છે, બહુ ચડ્યો છે, બહુ જ ખરાબ સ્થિતિ છે. હું નગર શેઠ છું એ જાણે, તો પછી એ ઝાડમાં ચડ્યો ઉતર્યો તે એનો પછી એની મેરેજ ઉતર્યા કરે. પણ જ્યાં સુધી હું શેઠ છું એવું ભાન ના હોય ત્યાં સુધી કશું હોય. એટલે સુધાર પાછી ભાન કરવાનું નથી, એકદમ ભાન થાય નહીં. માણસ નું કદું જ નથી માણસ ભાન કરી શકે, પણ વ્યવહાર એને આ રીતે બેઝમેન્ટ એનો બેઝિક રીતે ઉપયોગ કરવો જોઈએ. બેઝિક રીતે હું શુદ્ધ જ છું, સંપૂર્ણ શુદ્ધ છું, અને આ બધું મારું છે તે વિકાર છે, વિકારી ભાવ છે, વિકારી ભાવ મારે દૂર કરવાના છે. હું શુદ્ધ હોવા છતાં વિકારી ભાવો છે, એ વિકારી ભાવો દૂર કરવાના છે. તો દૂર થાય નહીં, દૂર કેમ થાય? જય સચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય. શુદ્ધાત્મ કા ઉપયોગ બોલા, વહ શુદ્ધાત્મ ઉપયોગ ક્યા હોગા? અચ્છા ક્વેશ્ચન. જે શુદ્ધાત્મા નો ઉપયોગ કયો, શુદ્ધાત્મા નો ઉપયોગ કે છે, તો એ શુદ્ધાત્મા નો ઉપયોગ શું છે? Thank you. દરેક વસ્તુ સ્વભાવ થી શુદ્ધ જ હોય છે. દરેક વસ્તુ સ્વભાવ થી શુદ્ધ જ હોય છે. આમાં શુદ્ધ પણ દેખાતું નથી. આ કારણ વિભાવ છે. શું છે? વિભાવિક અવસ્થા છે. શુદ્ધ પણ દેખાતું નથી, પણ મારો સ્વભાવ શુદ્ધ જ છે તો વિભાવિક અવસ્થા જાય નથી. આ જાય કેવી રીતે? એ તો વ્યવહાર થઈ ગયો. એ વ્યવહાર થઈ ગયો. સાચો આત્મા જ નહીં. વ્યવહાર આત્મા છે. સાચો આત્મા જ નહીં. એ આ વ્યવહાર આત્મા છે. કામ કરે છે બધું. આમ આ યાદ રાખે છે, સાથે કરે છે, એ બધું જ પૂતગલ કરે છે. એમાં આત્મા બિલકુલ છે નહીં. એમાં પાવર આત્મા છે. શું છે? પાવર આત્મા નો પાવર ભરાઈ ગયેલો છે. તે પાવર આ કામ કરી રહ્યો છે. આત્મા ઓર પુદગલ કી શક્તિ કિતની હોગી? અગર આપ કહેતે પુદગલ વ્યવહાર તો પુદગલ કિતના જાયેગા આત્મા કે સાથ? પુદગલ કો મને જો ભ્રમિત કિયા હૈ તો પુદગલ કી શક્તિ બોલતે તો પુદગલ કી શક્તિ આત્મા કી શક્તિ સે કિતના મેલ કરતા ચલતા હૈ? હા, આપણે જે વાત કરી કે આ બધું પૂતગલ છે, તો આ પૂતગલ ની શક્તિ અને આત્મા ની શક્તિ એ બંને જોડે જોડે કેટલો મેળ કરતી જાય છે? પૂતગલ ની શક્તિ એટલે પૂતગલ નો પાવર. જેમ આ બેટરીમાં પેલા સેલ હોય છે, પાવર ભરેલા, એ જ્યાં સુધી બેટરી માં તમે નાખો ત્યાં સુધી બેટરી ચાલુ રહે. પાવર ખલાસ થાય, ઉડી ગયા. એટલે આનામાં પાવર જે ભરેલો છે, તે મન વચન કારણ ત્રણ બેટરીઓ છે, તે ત્રણેય બેટરી ભરે તો હરી લાઈટ. અને એ ભાઈ પાવર ખરાશ થઈ ગયો, એવું વેડી જાય નીચે, ફરી પાવર નવો પાવર ભરાયા કરે છે. જૂની બેટરીઓ ખલાસ થાય છે, નવી બેટરીઓ ભરાયા કરે છે. શરીર પરિવર્તન હોય, જૂની અને નયા કા શરીર પરિવર્તન હોય, ઉસકી મેટર કી તાકત કિતની હૈ, ઉસકા ભી પાવર કિતના બેટર. એટલે આ તો પરિવર્તન ની વાત કરી, પણ એમાં એમાં એ પૂતગલ માં પાવર કેટલો છે? શક્તિ કેટલી છે પૂતગલ ની? પૂતગલ ની શક્તિ કેટલી છે? પૂતગલ ની શક્તિ પૌગલિક શક્તિ છે, નહી કે આત્મા શક્તિ છે. એટલે એની શક્તિ જુદી છે, એની શક્તિ જુદી છે. ફક્ત પૂતગલ તો એક આ પાવર ના ભર્યો હોત તો પૂતગલ છૂટું જતું. આ તો પાવર ભર્યો એટલે ચેતન ના જેવું કામ કરે છે. જ્યાં ચેતન ના હોય એવું કામ કરે છે. બુદ્ધિ અહંકાર ક્રોધ માન માયાલો બધું હોય છે, ચેતન જેવું કામ કરે છે. પણ એમાં ચેતન બિલકુલ છે નહી. આ પાવર જ છે. પાવર આત્મા જ છે. વ્યવહાર આત્મા એટલે પાવર આત્મા, અને પેલો નીચે આત્મા એ રિયલ આત્મા. તો એ નીચે આત્મા જે છે એ કઈ જ કરતો નથી આ શરીરમાં. એ ફક્ત પ્રકાશ જ આપ્યા કરે. જીવ માત્ર ને પ્રકાશ એકલું જ આપ્યા કરે, બીજું કઈ જ કરતો નથી. કરવા પણ એના સ્વભાવ જ નથી. જે કઈ કરે છે આ પૌગલ ની દિશા છે. પાવર આત્મા કરી રહ્યો છે. એ બેટરીઓ ખલાસ થાય, નવી ભરાય નહી તો વાંધો નથી. પણ આ તો જૂની ડિસ્ચાર્જ છે કે નવી ચાર્જ છે? જૂની ડિસ્ચાર્જ ચાર્જ નિશ્ચાર્જ એની શક્તિ કેટલી? દાદા જેવું આત્મશક્તિ છે, આત્માની શક્તિ એવી આ પૂતગલ ની શક્તિ કેટલી? પૂતગલ ની શક્તિ એ શક્તિમાં એકુય કાચ તત્વ નથી, બધા શક્તિવાન છે. પૂતગલ ની ભયંકર અપાર શક્તિ છે. પણ તેની આપણે શક્તિ કામમાં લગાવવાની જરૂર નથી. આપણે શું હેલ્પ કરે પૂતગલ? પણ એ અપાર શક્તિવાળું, જેમ આત્મા અપાર શક્તિ છે એવું આ અપાર શક્તિવાળું. આત્માની શક્તિ અપાર જુદી જાતની છે, અણી શક્તિ જુદી જાતની છે. આ ચેતન શક્તિ છે, પેલી ચેતન શક્તિ છે. આ રૂપી શક્તિ છે, પેલી અરૂપી શક્તિ છે. શક્તિ પૂતગલ કી જો પેદા હોતી હૈ, અગ્નિ પેદા હોતી હૈ, પાણી કા ઘર્ષણ હોતા હૈ, જલ કા ઘર્ષણ હોતા હૈ, ઉસસે વહી પેદા હોતી હૈ, ઓર ઉસકા પાવર કિતના જા રહા હૈ. વર્તમાન વિજ્ઞાન જો વિતરાગ વિજ્ઞાન કી કસોટી કે ટકરાવ મેં ચલ રહા હૈ, ઉસકો હમ પાવરફુલ કિતના માન કે ચલ રહે હૈ. आज सारा भौतिक संसार जितना है वो पावर की शक्ति को चला रहा, ऊर्जा स्रोत चल रहा है. वो हमारा और आत्मा का क्योंकि आत्मा का अगर ये ज्ञान दर्शन चेतना ये तीन लक्षण से हटा देते हैं तो संसार में क्या रहेगा? प्राण शक्ति का नाम है। એમ છે કે અત્યારે જે આ બધી જગત માં જે શક્તિ શક્તિ અત્યારે જગત માં જે શક્તિ બધી ઉત્પન્ન થઈ છે, જેમ પાણી ના ફોર્સ થી આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે અને એ જગત માં કેટલું બધું કાર્ય કરી રહ્યું છે, એવી રીતે કે છે કે આ જે ભૌતિક શક્તિ બધી ઉત્પન્ન થઈ છે, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર અને જ્ઞાન દર્શન અને ચેતના આ જો ના હોય તો પછી આ શક્તિ શું રહે? જ્ઞાન દર્શન ચેતના ના હોય શક્તિ, આ શક્તિ નું શું? એમ જબરદસ્ત શક્તિ છે, એમને જ્ઞાન દર્શન ચેતના ના હોય તો પરમાણુ માં જબરદસ્ત શક્તિ છે, આવજો એવું મોટું દર્શન છે અત્યારે ખુબ તરફે પડેલું છે। मैं रिलीजन एंड कल्चर डिपार्टमेंट से हेड रहा हूँ मेरठ विश्वविद्यालय का ऑफिस, उस सारे दर्शनों का एक बड़ा स्थल है मोकल आते मैं आप पांच चौबे आ जन से कारण केवली ये नया कारण केवली क्या निमित्त और व्यवहार का नाम क्या આ કે છે નવો પ્રશ્ન છે કારણ આ પ્રશ્ન નવો છે કારણ કેવળી શું કે છે નિમિત્ત અને વ્યવહાર એનો અંતર શું કારણ કેવળી કેવળ જ્ઞાન થવાના કારણો છે જે રહ્યા છે બીજા બધું થઈ જ્ઞાન થઈ ગયો હવે કેવળ જ્ઞાન થવાનો કારણો છે જે રહ્યા છે શું કે છે એ પૂતગળ છે એ પૂતગળ છે કારણ કેવળી કારણ કેવળી હા પૂતગળ જ છે ને હા એ કે છે જીવાત્મા છે પૂતગળ જ છે હા પૂતગળ છે પણ એમ કે દર કે ના કહેવાય ના કહેવાય નહીં પણ એ કે છે એટલે પૂતગળ છે એટલે કારણ કેવળી ના થાય કે છે શબ્દોમાં જ રહે એટલે ભગવાન શું કહ્યું 308 ડિગ્રી કેવ જ્ઞાની કેવળી અને 309 ડિગ્રી છદમસ્ત કહ્યું પૂતગળ કહ્યું લે થર્મસ્ત તમારી કિંમત થઈ ગઈ આ પંડિતજી ખરું કે છે ખોટું નહીં એક માણસ મને કહે છે કારણ કેવી છે એ કઈ દ્રષ્ટિએ કહેવાય કારણ શુદ્ધ છૂટ જાષ્ટ હોય સિદ્ધાંત જો આપકા પહેલે સિદ્ધ હો વ્યવહાર આપે પેલા જે મતિ શુદ્ધ નો જે સિદ્ધાંત કયો એ પછી આ કારણ કેવળી થી ઉડી જાય છે કે છે મતિ શ્રુત અને કેવળ જ્ઞાન નો જે આપે સિદ્ધાંત કયો એ બરાબર છે અને આ જો કારણ કેવળી કહો તો પેલો સિદ્ધાંત ઉડી જાય છે કારણ કે આ પૂતગળ છે એ તો જુદી છે આ કારણ કે એ તો કયું કે કારણ છે આટલી ઉંમરે મોટા મોટા 25-25 લાખ ના બંગલા મૂકી અને મારી જોડે ફર્યા કર ગામડે ગામડે ગામડે ગામડે મારી જોડે ફર્યા કરે આપડે અહીંયા આ એકલું જ એવું છે આ લોકો એવા મારી ના માર્ગ માં ચડ્યા છે એટલા બધા ધીરે ધીરે થયા છે તે મનુષ્યો ને માર ખાવાનો શોખ ના હોય તો આ લોકો માર ખાવાનો શોખ ધરાવે છે શું ધરાવે મનુષ્ય બધા ગાળા હોય તે માર ખાવાનો શોખ ના ધરાવતા પણ અહીં મનુષ્યો બધા માર ખાવાનો શોખ ધરાવે છે નાના છોકરાઓને મહાન પુરુષો નું માર ખાવાનું સારું લાગે કે છે માર ખાવો સારું લાગે કેમ મોટા છો ને તમે દાદા મોટી ઉંમર ના બહુ ગયડા બહુ માર ખાવા ગયડા બહુ માર ખાવા માર ખાવાનો શોખ આવી ગયો પછી મને માણસ પૂછ્યું પેલા આપડા કયા પેલા હતા નથવલજી પરિચય થાય ને તે કે આ કેમ કરીને માર ખાય છે? મેં કહ્યું એટલું બધું સુખ એમને છે કે સુખ ખૂટતું જ નથી, દુઃખ જોયું નથી આ લોકોએ. એ આ દુઃખ આ હોય તો સાદ હોય સારું, થોડું દુઃખ જોયું નથી આ લોકો. એનાથી બહુ વધારે વાગી જાય કે બુટ થી તો વધારે વાગી જાય. અને રહ્યું થયું થોડું રહી ગયું હોય ને તે નીકળી જાય. અને શોખ છે તો આ લઈએ, ના શોખ જ નહીં. જેને શોખ છે તને આવું શોખ છે? આ લોકો ના સુખ એટલું બધું છે. મહાવીર વિજ્ઞાન સાચું છે, એક જ વગરી ટાકી છે તો આટલું બધું સુખ પડે છે, તો પાંચ વગરી ટાકી કેટલું સુખ પડે? આ એક જ વગરી ટાકી છે. લગભગ 20,000 જણ છે, 20,000 માણસ. એક જ વગરી ટાકી છે આટલું સુખ પડે છે. પાંચ ટાકી કેવી મજા આવે? પેલા બે જણ ભાઈ જોડે ફરે છે ને, એને ટાઈમ વગેરે ચાકી બે ચાખવાની બાકી છે. દિલ્હી જવાના કા? એક જ બ્રહ્મચર્ય ઉપર 2,000 બે ભાગમાં 4,000 થયો. 8 × 15 બે ભાગ કરી નાખ્યા. અને પછી એટલે 2 × 2 = 4,000 થપે. એમ છે આટલું બધું અહિતકારી છે એવું જાણતા નતા. તમે બધા જાણો બ્રહ્મચર્યા એવું બધું બધું મને અમે કઈ લાભો આવું કે જે આપના મુખ થી સાંભળવા માંગુ છું. બ્રહ્મચર્ય તો આત્મા બ્રહ્મચારી જ છે. તો આ પાવર માં છે તે વૈભાવિક દશા છે, અબ્રહ્મચર્ય વૈભાવિક દશા છે. શું છે? અબ્રહ્મચર્ય વૈભાવિક દશા છે. કઈ દશા છે? બ્રહ્મચારી કો વૈભાવિક દશા તો એ સંસારિક હો ગયા, બ્રહ્મચારી ચાલે. અબ્રહ્મચારી દશા એ તો આ વ્યવહારિક દશા થઈ ગઈ. એટલે વ્યવહારિક અને વૈભાવિક છે, સમજે ને? હા, મૂળ સ્વભાવ માં નથી આ બ્રહ્મચર્ય. એટલે આ બ્રહ્મચર્ય એ ક્રોધ માન માયા લોભ એ વ્યતિરેક ગુણો છે. એવું આ બ્રહ્મચર્ય વ્યતિરેક ગુણ છે આત્માનો. શું છે? નથી પૂતગલ નો ગુણ, નથી આત્મા નો ગુણ. સમજ ને? તે અબ્રહ્મચર્ય. હવે અબ્રહ્મચર્ય ઉત્પન્ન થયું શબ્દ વ્યવહાર, એટલે પછી બ્રહ્મચર્ય હોવું ઘટે. બ્રહ્મચર્ય આત્મા માં ગુણ નથી. એ વાત પછી છે. એક તો આ બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય વિભાવિક દશા, જી માત્ર દશા, વિભાવ દશામાં છે અને વ્યતિરેક ગુણ છે. અને બ્રહ્મચર્ય કઈ આત્મા નો ગુણ નથી પાછો. બ્રહ્મચર્ય એ લક્ષણ છે. શું છે? આત્મા પ્રાપ્ત કરવાનું લક્ષણ. એમનો સીધો જ પ્રશ્ન છે, બ્રહ્મ શું અને ચર્ય શું? બસ એને બ્રહ્મચર્ય ને આપણે શું કામ છે? વસ્તુસ્થિતિમાં આની જરૂર નથી. આટલું જાણો, એમ ક્રોધ હોય ને, એ ક્રોધ વ્યતિરેક ગુણ છે. ક્ષમા એના અમુ, એટલે ક્ષમા આત્મા નો ગુણ નથી. ક્ષમા એ આત્મા નો ગુણ નથી. સભા ક્ષમા એ સહજ હોય આત્મા જે જ્ઞાની ને, તો ક્ષમા કરવાની ના હોય. બ્રહ્મચર્ય નો તમે શું અર્થ ભાગવા માંગો? એનો બ્રહ્મચર્ય એમ કેવું કરવા માંગો? બ્રહ્મ શું ને ચર્ય શું? હે, ખાલી સીધે સીધો અર્થ જ જાણવા માંગે છે. અર્થ અમારી પાસે ના, એમને અર્થ ની અમને ખબર હોય તો પંડિત ના કહેવાય. અર્થમાં ના ઉડરીએ. એમાં અમે માયનો માગીએ, માયનો એમાં શું સાર રહેલું છે એ જ જાણવા નથી. તમે કહો, હવે અર્થ તમે જાણો. મેં તો આપકે મુખ સે સુનના ચાહતા હું બ્રહ્મચર્ય અમર છું આ શબ્દ પછી સમજુ કે બ્રહ્મનિચર્યા અને બ્રહ્મચર્યા બ્રહ્મચર્યા તો આ લોકો બ્રહ્મ ને પરબ્રહ્મ કે છે આ લોકો એમાં તમે આપણે શું સમજે છે આ લોકો વેદાંત વાળા બ્રહ્મ કે છે અને પરબ્રહ્મ કે છે એમાં શું સમજાય છે આપને એકો બ્રહ્મ તતી નાસ્તી શું કે છે એકો હમ દુતિ નાસ્તિ કિ એકો બ્રહ્મ દુતિ નાસ્તિ કિમ હે એકો બ્રહ્મ દુતિ નાસ્તિ કિમ એટલે અંધારી ઉજાગર છે એક હી બ્રહ્મ દૂસરા નહીં હે યે કૈસે સિદ્ધાંત આયા એક જ બ્રહ્મ છે બીજો બ્રહ્મ નથી આ આ સિદ્ધાંત ક્યાંથી આવ્યો એ દુખાળ તપાસ કરતા આવું સિદ્ધાંત હોય છે કે એક બ્રહ્મ સિદ્ધ હોય છે શું હેતુ માટે કહેવામાં આવ્યું હોય વખતે આટલા બધા જ્ઞાન તો હોય નહીં પણ શું હેતુ માટે હેતુ માટે કહેવાયું કે એક બ્રહ્મ સિદ્ધ જો આપને કહાના કે વેદાંત યા ઇસમે આપ તીન શબ્દ લાએ વાસુદેવ શિવન નમઃ શિવાય શબ્દ જીતને ઓમકાર જીતને સિદ્ધાંતો બ્રહ્મ કો શિવાય મેં કહી લે વાસુદેવાય મેં કૈસે લાયંગે પંચમે કૈસે લાયંગે તો બ્રહ્મ કે ચરિતા રૂપ ક્યા બ્રહ્મ કિસકા રૂપ બનેગા ચરિય શબ્દ ચરણ શબ્દ કિસમે આકર બનેગા યે થોડા સુનના ચાહે ત્રિમંત્ર આપે મૂક્યો ને તો કે આમાં બ્રહ્મ વાસુદેવ છે નૌકાર છે અને શિવ છે આ ત્રણ આપના મૂળ સિદ્ધાંત છે હવે એમાં આપે બ્રહ્મ ની વાત કરી તો કે આ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ ની ચર્યા આ ત્રણે માં આપ કેવી રીતે એને મૂકો છો ફિટ કરો છો એ જાણવું તું કે છે મારે એવું છે આ નૌકાર મંત્ર છે એ સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યસ્ત આખો નૌકાર મંત્ર છે એ સંન્યસ્ત મંત્ર સંન્યસ્ત એટલે એટલે જેને બધું છૂટી ગયું હોય તેના મંત્ર છે અને બીજા બધાને તો મંત્ર એકલા સંન્યાસ મંત્ર જ ચાલે એકલો સંન્યાસ મંત્ર કોણ જેને સંસારમાં લેવા દેવાના હોય સ્ત્રી સાથે હોય નહીં વ્યવહાર હોય નહીં એના માટે સંન્યાસ મંત્ર છે એકલો જ અને જૈનો એકલો બોલે કારણ કે સ્ત્રી સાથે વ્યવહાર છે ધંધા કરવાના છે મિથ્યાત્વ ગાઢ થયું છે ત્યાં આ બે ભેગા મંત્રો બોલે તો ભગવાને શું કહ્યું હતું કે ડેરા વેચી લેજો કારણ ડેરામાં ડિઝાઇન જુદી જુદી હોય છે એક વાર શિવના ડેરામાં લિંગ હોય પેલા ડેરામાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય સમજે ને અને તે વચ્ચે રાધાએ બેહાડ્યા હોય અને ભગવાન વિતરાગ બધા બેઠેલા હોય આ ત્રણે જુદા જુદા પડે એટલે ભ્રમણા ઉભી થાય એટલે ડેરા વેચી લેજો પણ આ મંત્રો એક જ ભેગા રાખજો એટલે તો મન ઠેકાણા રહે છે ને મન ઠેકાણા નહીં રહે અને સંન્યાસ મંત્ર છે એ જેને સંસાર સાથે લેવા દેવા નથી બીજા વ્યવહારમાં નથી અને ત્યાગમાં જ છે લોકો તેને એકલા સંન્યાસ મંત્ર એવું મારું કહેવાનો ભાવ છે શું છે ઘણા લોકોને રુચિ હોય છે ઘણો અને બોલવાથી ઘણો ફાયદો લોકોને ઘણો થાય છે હા તર્ક ફળ આપે તમને તમારો શું ભાવ મત છે એમાં તમારો શું અભિપ્રાય છે શું કે છે શેર કરું કોઈ માણસ છે તે આ ચિલ્ડર છે પુસ્તક હોય અને કોઈ શ્રીમંત હોય તો કઈ કહેશે ભાઈ મારે આવું કઈ જ્ઞાનદાન કરવું છે તો આ પુસ્તકો બહુ વધુ પડતા શ્રીમંત શું કહે છે એ તો પાછળ જ છે મનુષ્યમાં રહેલી પાછળતા એનું નામ અબ્રહ્મચર્ય. મનુષ્યમાં રહેલી પાછળતા એ તો એટલું પેલા બ્રહ્મચર્ય વધુ છપાવા ત્યાં થાય. ક્યાં જવું બીજી બાબતમાં કહીશ કે ભાઈ આ અમુક પહેલું છપાવડાવો. આપ તો સૂત્ર તો પેલા 1500 છપાયા હતા, કારણ કે એને બધા તૈયારી ચાલે છે. તમારા જેવાનું મદદ હોય તો એ કામ પૂરું થાય એવું છે. કે એક વચ્ચે શ્રીમદ સ્વામી નું દેરાસર અને એક બાજુ કૃષ્ણ ભગવાન નું વાસુદેવ 63 સલાખા પુરુષ કહેવાય, અને એક બાજુ શિવ નું. આ ત્રણ સાથે એની સાઈડ બાઈડ જગ્યા લેવાઈ ગઈ છે. બાંધવામાં તમારા જેવાની બહુ મદદની જરૂર છે, કારણ કે આમાં કઈ કોઈ પક્ષ નથી. આ તો સંકેત છે કે હિન્દુસ્તાન જો કલ્યાણ થવું હોય તો આ સંકેત પૂરો થઈ જાય તો બહુ સારું લાગે. હવે આમાં કરોડો રૂપિયાની જરૂર, લોકો આપવાય તૈયાર છે, પણ બધા પૂરા ના થાય તમારા જેવાની મદદની જરૂર. ભાઈ લોકોને સમજાવી અને પૈસા ભેગા કરવા મદદ કરે તો આ કામ પૂરું થાય. આપ સમજમાં આવ્યું ને? કામ તો પૂરું થવા માટે જ આવે છે, પણ નિમિત્ત જોઈએ. નિમિત્ત વગર કોઈ કામ થતું નથી. આ સંકેત મને છે, હું બોજો રાખું નહીં, હું તો વાપી દઉં સંઘને. હું ક્યાં બોજો રાખું? મારું કાર્ય તો જે સુખ મને પ્રાપ્ત થયું છે એ સુખ આ લોકોને પ્રાપ્ત થાવ, એ જ મારું કાર્ય. પણ આટલો સંકેત હતો કે આ જોડે જોડે આ ત્રણ અને આ તો આબાદી જ છે આપણા દેશ. આ મતભેદો બધા પોઈઝન છે, તો નીકળી જાય. જય સચિદાનંદ. બીજું કઈ છે જે મોક્ષ માર્ગ થયા જેના જીવન કામ થઈ જાય કઈ પરિણામ વિચાર આવે? પેલું જ્ઞાન ના હોય ને તેને શું ના વિચાર આવે કે સાચી વાત છે એવું જાણો છો ને? કારણ કે એને દિશા નહીં ને કોઈ દિશા નહીં. બિગ મૂળ 14-32 દિશાઓમાં એ છે. ખાતરી થઈ ગઈ સવારે ભાઈ કે છે કે દાદા નું સતત સાનિધ્ય મળે, દાદા નું સતત સાનિધ્ય મળે અને આજ્ઞા પડાય એવા આશીર્વાદ આપો. વ્યવહારમાં નોકરી તો દાદા કરવી જ પડે ને? એ તો કરવી જ પડે ને વ્યવહારમાં. સાહેબ નું સાનિધ્ય ઘેર જવું નથી, ઘેર ઘરે પછી સાનિધ્ય પછી જ્ઞાની નું સાનિધ્ય શું રહે? આ બધા ને મળે છે ને દાદા? નવરા થઈ જાવ એમ કે નવરા પડી એટલે દેખાય છે. તમે નવરા થઈ જાવ ના પડાય એવું. ચિંતા પિતા થાય છે બધા? ચિંતા પિતા થાય છે? ચિંતા નથી બધા. ચિંતા કરી આખું જગત ચિંતા માં સપરાય છે. ચિંતા ને મુક્ત થઈ ગયો એ કરાશે.